પતંગ દોરી સરતી જાય સરતી જાય સરતી જાય સરતી જાય પાણી ફિરકી પતંગ ઉપર પતંગ સરતી કોનું પિલ્લુ પાણી ફિરકી પતંગ ઉપર પતંગ સરતી ગગન ભરીને ઉડે રંગ કોણ રંગમાં પાડે ભંગ